સુર એ અસ્ર સુરા નંબર 103 بسم الله الرحمن الرحيم الله نا نام تھی جینی رحمت اتلی وشال چھے کہ جے تینے مانے تینا پر تو رحم کرے چھے پان جے تینے نتھی مانتو تینا اوپر پان رحم کرے چھے والعصر أسرني قسم إن الإنسان لفي خسر بيشك تمام مانسو نقصان ما چھے إلا الذين સિવાય તે લોકોના કે જેઓ ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા, નેક આમાલ અંજામ આપ્યા અને એકબીજાને સચ્ચાઈ અને હક ઉપર અમલ કરવાની તબલીગ કરતા રહ્યા, સાચા ધર્મની પેરવીની તાકીદ કરતા રહ્યા ને એકબીજાને સબ્રની વસિયત કરતા રહ્યા. મતલબ કે આના સિવાય, આ બયાન કરેલાના સિવાય દરેક નુકસાનમાં છે, ખોટમાં છે.